श्री ब्रह्म पुराण अध्याय 62 किष्किंधा तीर्थ ने व्यास तीर्थ नो महिमा। ब्रह्मा जी कहे छे किष्किंधा तीर्थ बहु प्रसिद्ध छे, ते मनुष्य नी सगळी कामनाओं ने पूर्ण करनारू छे। त्या भगवान शंकर निवास करे छे। हे नारद, ते तीर्थना स्वरूप नु वर्णन करू छू, भक्तिपूर्वक सांभळो। पूर्व काल में दशरथ नंदन भगवान श्रीरामे किष्किंधा निवासी वानरों ने साथे लईने जारे समस्त लोकों ने रड़ावनारा रावण ने युद्ध में सेना ने पुत्रों सहित मारी नाख्या, पछी सीता ने पाछा मेळवीने पोताना भाई लक्ष्मण महाबली वानर बलवान विभीषण ने देवताओं नी साथे स्वस्ति वाचन पूर्वक पुष्पक विमान द्वारा अयोध्या जवा निकळ्या। पुष्पक विमान कुबेरनु हतुं, તે શીઘ્રગામી અને ઈચ્છા અનુસાર ચાલતું હતું। ભગવાન રામ શત્રુઓનો સંહાર કરનારા અને શરણાર્થીઓને શરણ આપનારા હતા। તેમણે વિમાન દ્વારા અયોધ્યા જતા જતા રસ્તામાં લોકપાવની ગૌતમી ગંગાને જોયા, જે સગળી અભિષ્ટ વસ્તુઓને આપનારા તથા મન અને નેત્રોને સંતાપ દૂર કરનારા છે। ગંગાજીના દર્શન કરીને શ્રીરામ તેમના તટ પર ઉતર્યા અને હનુમાન વગેરે બધા વાનરોને સંબોધિત કરીને હર્ષ ગદગદ વાણીમાં કહેવા લાગ્યા, ગૌતમી ગંગા સર્વ જીવોની જનની છે, આ ભોગ તો આપે જ છે, મોક્ષ પણ આપે છે, ભયંકર પાપોનું પણ નિવારણ કરી નાખે છે। આમની સમાનતા કરનારી બીજી કઈ નદી છે, જેમને મહર્ષિ ગૌતમે સૌને શરણ આપનારા ભગવાન શંકરની આરાધના કરીને જટા સહિત પ્રાપ્ત કર્યા હતા। સંપૂર્ણ મનવાંછિત ફળોની જનની અને અમંગળોને નાશ કરનારા છે, આ સમગ્ર સંસારને પવિત્ર કરવામાં સમર્થ છે। સમસ્ત સરિતાઓની જનની ગંગાના આજે પ્રત્યક્ષ દર્શન થયા। હું મન વાણી અને શરીર દ્વારા સદા શરણાગત વત્સલા ગંગાજીનું શરણ લઉં છું। ભગવાન શ્રીરામના વચન સાંભળીને સમસ્ત વાનરોએ ગંગાજીમાં સ્નાન કર્યું અને સગળા લૌકિક ઉપહારો તથા અનેક પ્રકારના પુષ્પો દ્વારા તેમની વિધિવત પૂજા કરી। મહારાજ રામચંદ્રજીએ શ્રી મહાદેવજીનું યથાવત પૂજન કરીને સર્વ ભાવનાયુક્ત વાક્યો દ્વારા તેમની સ્તુતિ કરી। બધા વાનરોએ પણ પ્રસન્ન થઈને નૃત્ય અને ગાન કર્યું। ભગવાન શ્રીરામે પોતાના પ્રિયા જાનકી તથા ભક્ત વાનરોની સાથે ત્યાં એક રાત વ્યતીત કરી। સવારે ઉઠીને ભગવાન પ્રસન્નતાપૂર્વક ગોદાવરી નદીની સ્તુતિ કરવા લાગ્યા। તે નિર્મળ પ્રભાતમાં સૂર્યોદય થયા પછી વિભીષણે દશરથ નંદન શ્રીરામને કહ્યું, ભગવાન અમે બધા આ તીર્થમાં રહેવાથી હજી તૃપ્ત થયા નથી, તેથી હજી થોડો વધારે સમય અહીં નિવાસ કરો। મારો વિચાર છે કે 4 રાત્રિ અહીં રોકાઈ જઈએ, પછી બધાની સાથે અયોધ્યા જઈશું। વિભીષણની વાતનું વાનરોએ પણ અનુમોદન કર્યું। પછી ભગવાન શિવની પૂજા કરતા રહીને ત્યાં રાત રોકાયા। ત્યાં મહાદેવજી સિદ્ધેશ્વરના નામે પ્રસિદ્ધ હતા અને તેમના જ પ્રભાવથી રાવણ અત્યંત પ્રબળ થઈ ગયો હતો। આ પ્રમાણે બધા શિવલિંગની પૂજા કરતા રહીને 5 દિવસ સુધી ત્યાં રોકાયા। શ્રીરામે પોતાના બધા સહાયકોની સાથે શુદ્ધ હૃદયથી બધા શિવલિંગો સમક્ષ મસ્તક નમાવ્યું। કિષ્કિંધા નિવાસી બધા વાનરો દ્વારા સેવિત હોવાના કારણે તે સ્થાન કિષ્કિંધા તીર્થ કહેવાય છે। ત્યાં સ્નાન કરવા માત્રથી સગળા પાપોનો નાશ થઈ જાય છે। ભગવાને ગૌતમી ગંગાને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા અને કહ્યું, માતા ગૌતમી મારા પર પ્રસન્ન થાઓ। આ પ્રમાણે વારંવાર કહીને એ વિસ્મિત ચિત્તે ગોદાવરી જોઈને અને પ્રણામ કરતા કરતા જતા હતા। ત્યારથી તે પુણ્યમય તીર્થને વિદ્વાનો કિષ્કિંધા તીર્થ કહેવા લાગ્યા। જે આ પ્રસંગનું સ્મરણ પાઠ અથવા ભક્તિપૂર્વક શ્રવણ કરે છે તેના પાપને પણ આ તીર્થ હરી લે છે। પછી ત્યાં જેઓ સ્નાન દાન કરે છે તેમના માટે તો કહેવું જ શું। ત્યાર પછી વ્યાસ તીર્થ અને પ્રાચેત તીર્થ છે તેમનું મહાત્મય જણાવું છું। સાંભળો, મારા 10 માનસ પુત્ર થયા, જે જગતની ઉત્પત્તિ કરનારા હતા તેઓ પૃથ્વીનો અંત ક્યાં છે એ વાતનો પત્તો મેળવવા માટે ચાલ્યા ગયા। ત્યારે મેં ફરી બીજા પુત્રોને ઉત્પન્ન કર્યા, પરંતુ તેઓ પણ પોતાના ભાઈઓને શોધવા માટે ચાલ્યા ગયા। જે પહેલા ગયા હતા તેઓ તો ગયા જ હતા, આ બીજા પણ પાછા ન આવ્યા। તે સમયે પરમ બુદ્ધિમાન દિવ્ય આંગિરસ નામક મુનિ ઉત્પન્ન થયા, જે વેદ વેદાંગોના તત્વને જાણનારા અને સગળા શાસ્ત્રોમાં પ્રવીણ હતા. એ અંગિરાની આજ્ઞાથી પિતાને નમસ્કાર કરીને તપસ્યા માટે તત્પર થયા. ગુરુજનોમાં ગૌરવની દ્રષ્ટિથી માતાનું સ્થાન સૌથી ઊંચું છે, છતાં પણ માતાને પૂછ્યા વિના જ આંગિરસોએ તપસ્યા કરવાનો નિશ્ચય કરી લીધો. તેથી ક્રોધિત થઈને માતાએ પોતાના પુત્રોને શ્રાપ આપ્યો, જે પુત્રો મારી અવહેલના કરીને તપસ્યામાં પ્રવૃત્ત થયા છે તેમને કોઈ રીતે સિદ્ધિ પ્રાપ્ત થશે નહીં. આંગિરસોએ અનેક સ્થાનોમાં જઈને તપસ્યા કરી પરંતુ તેમને સિદ્ધિ ન મળી. તે બધા આમ તેમ દોડતા રહ્યા પરંતુ બધા સ્થાનોમાં કોઈ ને કોઈ વિઘ્ન આવી જતું હતું. ક્યાંક રાક્ષસો દ્વારા, ક્યાંક મનુષ્યો દ્વારા, ક્યાંક યુવાન સ્ત્રીઓ દ્વારા અને ક્યાંક પોતાના શરીરના જ દોષથી તપસ્યામાં વિઘ્ન આવી જતું હતું. આ પ્રમાણે ભટકી રહેલા બધા આંગિરસો તપસ્યોમાં શ્રેષ્ઠ અગસ્ત્યજી પાસે ગયા અને તેમને નમસ્કાર કરીને વિનિત ભાવે કહ્યું, ભગવાન, અનેક રીતે વારંવાર પ્રયત્ન કરવા છતાં ક્યાં દોષથી અમારી તપસ્યા સિદ્ધ થતી નથી? આપ તપસ્યોમાં ચઢિયાતા છો, તેથી કોઈ ઉપાય બતાવો. બ્રહ્મન, આપ જ્ઞાનીઓમાં પણ જ્ઞાની, વક્તાઓમાં પણ શ્રેષ્ઠ વક્તા, સંયમી પુરુષોમાં પણ સૌથી વધારે શાંત, દયાવાન, પ્રિય કરનારા, ક્રોધ રહિત અને દ્વેષ શૂન્ય છો, તેથી અમે જે પૂછ્યું છે તે કહો. જેઓ અહંકારી, દયાહીન, ગુરુ સેવા વિહોણા, અસત્યવાદી અને ક્રૂર છે તેવા લોકો તત્વને જાણતા નથી. સહંકારા દયાહીના ગુરુ સેવા વિવર્જિતા અસત્યવાદીન ક્રૂરા ન તે તત્વ વિજાનતે. 198 અધ્યાયનો 15મો શ્લોક. અગસ્ત્યજીએ થોડી વાર ધ્યાન કર્યું, ત્યાર પછી તે બધાને ધીરે ધીરે કહ્યું, તમે સૌ શાંત ચિત્તના મહાત્મા છો, બ્રહ્માજીએ તમને પ્રજાપતિ બનાવ્યા છે, હજી સુધી તમારી સૌની તપસ્યા પૂરી થઈ નથી, એમાં કોઈ ને કોઈ કારણ અવશ્ય છે, તમે બધાએ કારણનું સ્મરણ કરો. બ્રહ્માજીએ પ્રથમ જે માનસ પુત્રોને ઉત્પન્ન કર્યા હતા તેઓ ચાલ્યા ગયા અને બહુ સુખી થયા, પરંતુ જેઓ તેમને શોધવા ગયા તેઓ જ પછી આંગિરસ થયા છે, તે જ તમે બધા છો, જે સમયે જોઈને આ રૂપે આવ્યા છો. તમે ધીરે ધીરે પ્રયત્ન કરશો તો પ્રજાપતિથી પણ ચડિયાતા થઈ જશો, એમાં સહેજ પણ સંદેહ નથી. અહીંથી તપસ્યા કરવા માટે તમે ત્રિભુવન ભાવની ગંગાના તટ પર જાઓ. સંસારમાં શિવ વલ્લભા ગંગા સિવાય બીજો કોઈ સિદ્ધિનો ઉપાય નથી. ત્યાં પાવન પ્રદેશમાં આશ્રમની અંદર જ્ઞાનદ ગુરુની પૂજા કરો, એ તમારા બધા સંશયોનું નિવારણ કરશે. ત્યારે આંગિરસોએ મહર્ષિ અગસ્ત્યજીને પૂછ્યું, જ્ઞાનદ કોને કહેવાય છે? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, આદિત્ય, ચંદ્રમા, અગ્નિ અને વરુણ, આમાં જ્ઞાનદ કોણ છે? અગસ્ત્યજીએ કહ્યું, જ્ઞાનદનું સ્વરૂપ કહું છું, સાંભળો. જે જળ છે તે જ અગ્નિ છે, જે અગ્નિ છે તે જ સૂર્ય કહેવાય છે, જે સૂર્ય છે તે જ વિષ્ણુ છે, જે વિષ્ણુ છે તે જ સૂર્ય છે, જે બ્રહ્મા છે તે જ રુદ્ર છે, જે રુદ્ર છે તે જ સર્વ કાંઈ છે. આ પ્રમાણે જેને એકની સર્વરૂપતાનું જ્ઞાન થાય તેને જ્ઞાનદ કહે છે. દેશિક, પ્રેરક, વ્યાખ્યાકાર, ઉપાધ્યાય અને શરીરના જનક વગેરે ઘણા ગુરુ છે, પરંતુ તેમાં જે જ્ઞાનદાતા ગુરુ છે તે સૌથી મોટો છે. અહીં તે જ્ઞાનની વાત કહેવામાં આવી છે જેનાથી ભેદ બુદ્ધિનો નાશ થાય. એકમાત્ર અદ્વિતીય શિવ જ સર્વ કાંઈ છે. વિદ્વાન બ્રાહ્મણ તેમનું જ અગ્નિ, ઇન્દ્ર, મિત્ર વગેરે નામો દ્વારા વર્ણન કરે છે. અનેક નામ અને અનેક રૂપોમાં જે ભગવાનના તત્વનું વર્ણન કરવામાં આવે છે તે અજ્ઞાની જનો પર ઉપકાર કરવા માટે છે. મુનિના વચન સાંભળીને તેઓ ગાથાગાન કરતા કરતા ત્યાંથી ચાલ્યા ગયા. તેમાંથી 5 ઉત્તર ગંગાના તટ પર ગયા અને 5 દક્ષિણ ગંગાના. ત્યાં મહર્ષિ અગસ્ત્યએ જણાવેલા દેવતાઓની વિધિપૂર્વક પૂજા કરવા લાગ્યા. વિશિષ્ટ આસનો પર બેસીને તેઓ તત્વનો વિચાર કર્યા કરતા હતા. એનાથી તેમની ઉપર બધા દેવતા પ્રસન્ન થયા અને બોલ્યા, વિશ્વ યોની બ્રહ્માજીએ યુગના આદિમાં જે ત્રષ્ટાના પદની કલ્પના કરી હતી તે એટલા માટે કે અધર્મોની નિવૃત્તિ થાય, વેદોની સ્થાપના થાય, સગળા લોકનું કલ્યાણ થાય, ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય તથા પુરાણ, સ્મૃતિ, વેદ અને ધર્મશાસ્ત્રોના અર્થનો યથાર્થ નિશ્ચય થાય. તે અનુસાર તમને બધાને જગત દ્રષ્ટાનું પદ પ્રાપ્ત થશે. તમે બધા તે પદને અનુરૂપ થશો. નારદ, તેઓ ક્રમશઃ ધીરે ધીરે પ્રજાપતિ થશે. જ્યારે અધર્મ વધી જશે, વેદોનો પરાભવ થશે અને તેમના પર સંકટ આવશે, તે સમયે વેદોના ઉદ્ધાર કરવા માટે તેઓ ભાવિ વ્યાસ થશે. ગંગાનો ઉત્તમ તટ જ તેમની તપસ્યાનું ઉત્તમ સ્થાન હશે અને ત્યાં શિવ, વિષ્ણુ, બ્રહ્મા, હું, સૂર્ય, અગ્નિ અને જળ આ બધા ઉપસ્થિત રહેશે. એમનાથી વધીને પવિત્ર અને એમનાથી શ્રેષ્ઠ ક્યાંય કશું જ નથી. માત્ર પરબ્રહ્મ જ આ બધાના આકારોમાં પ્રગટ થયા છે. સર્વ સ્વરૂપ શિવ, જે વ્યાપક તથા સગળા ભાવ પદાર્થોનું રૂપ ધારણ કરનારા છે, એ સમસ્ત પ્રાણીઓ પર કૃપા કરવા માટે તે તીર્થમાં વિશેષ રૂપે રહે છે. તેમની સાથે બધા દેવતાઓ પણ રહે છે. ભગવાન શિવ બધા ઉપર અનુગ્રહ કરનારા છે. તે આંગિરસો ધર્મવ્યાસ અને વેદ વ્યાસના નામે પ્રસિદ્ધ થશે. તેમનું તીર્થ પણ વ્યાસ તીર્થના નામે જ ત્રણેય લોકમાં વિખ્યાત છે. વ્યાસ તીર્થ બહુ ઉત્તમ છે. તેનું જળ પાપને ધોનારું, મોહ અને મદનું નાશક તથા મનુષ્યને સર્વ સિદ્ધિ આપનારું છે. અધ્યાય 62 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.